શંકર શંખ ઉપર આવી પડી હોય તારે દુઃખ કહેવાય, બાકી દુઃખ કોણ કે? કેટલા સુખ્યા બધા, કેટલા કપડા લગતા, તમારી ઝંઝાર જોવા જાય ને, તમારે મકાન માં શું શું વસ્તુ મૂકીએ છીએ, વસ્તુ વસ્તુ ગણવા જાય ને, તો આવડી વળી તો આપડી થાય. ગેસ્ટ ચોક લખવામાં આવ્યો હતો, રજીસ્ટર લખવામાં જાય ને, એટલે આવડી ચોક. અને મેં આખી જિંદગી કંટાળો ધંધો કર્યો છે, પૈસા કોઈ કમાતા હતા, કોઈ કોઈ જગ્યાએ ઘેર કશું લાવ્યો નથી. એક લોખંડ નું કબાટ અમારું કારખાનું હતું લોખંડ નું, તે વખત લોખંડ નું કબાટ વેચાતું લાવેલો, તે ઓગણીસો બેતાળી માં પછી કોઈ કશું વેચાતી વસ્તુ નહીં હતી ને, ક્યાંના માટે આ વસ્તુમાં ઘરમાં જે દરિયા છે બધી વસ્તુ હોય પછી ક્યારે વાત. હા તો હા ડોલર હોવા જોઈએ, તમે કહો એમાં સ્ટોર માં માર ગોળે મીઠું એના જેવી વાતો કરે ના થતી. આપણને કોઈ વસ્તુ ખેંચે તો આપડે ચેતન આપડે જાળીએ, એ આપણે ખેંચે કોને ધંધો ન્યાય, એ આપણને ખ્યાતે એકાદ છે ને, ચેતન જયારે ખ્યાતી, પણ આ બીજા બધા ચેતન નહીં તે જ ખ્યાતે. આ તોડ માં વસ્તુ કઈ ચેતન છે બધી, ત્યાંથી તો ખ્યાતે કઈ દુઃખ ના રહે. તો આ મનુષ્ય માં તો કદી હું એમાં એટલું જાણજો નહીં, અને તે આજ્ઞા પાડો તો કોઈ દુઃખ તમને આવે તો જોખમદાર અમે જ છીએ. કૃષ્ણ ભગવાન અમે યોગક્ષેમ આપવા તૈયાર છે. તમારે જ્યાં જોઈન્ટ ના થાય ત્યાં ધંધા એક ખરાબ થઈ ગયો, બીજા ભૂલે એના માટે જોખમદારી અમારી હોય છે. યોગક્ષેમ થયા પછી હાથે વાળી જોખમદારી થાય, પણ અમારી આજ્ઞામાં રહો તો, બાકી આજ્ઞા ના રહો તો કશું અમારે તમારે લેવા દેવા નહીં. આજ્ઞા એ તમારે અઘરી બિલકુલ હોય નઈ, અઘરી કાઢી નાખીએ. તમારે આજ્ઞા પર છે કે બધા ચિંતા કરો થઈ ગયા નઈ, તમે પહેલા ભાઈ ચિંતા કરો છે ન તો ભાઈ બરોબર ચાલે છે ને, તો ચાલે છે બોલમ બોલ ચાલે બરોબર મનુષ્ય માંથી જાનવર માં ના જવું, પણ એ તો સારો. અને ખરો ધર્મ રિયલ રિલેટિવ પણ ત્યાં મોક્ષ સાથે કરવા દુઃખો ના ભાવ, દુઃખ માત્ર અડે નહી. ચિંતા વગર ગમે ખરું તમે, કે તેવું કરીએ ચિંતન ચિંતા નહી હોય ને, ચિંતા હોવી જોઈએ. હોય તો માણસ આગળ વધી શકે, સંગવાનું જવું છું. ચિંતા ને આગળ વધે નહીં, પણ પાછળ પડ્યો. આ ચિંતા બંધ થયા પછી બધી બહુ વધે નજરી. ચિંતા રહી થાય એવું બને, નટોર હોય નટોર માં ધંધા બંધા ની કઈ પરિણામ હોય ચિંતા એટલે શું? જે વિચાર વિચારવાની ભૂમિકા છે તે વિચાર આપણે સુધી વિચાર કહેવાય છે, અને અહીંથી આગળ ગયા એટલે ચિંતા કહેવાય છે. કંટ્રોલ ચાહીએ એટલે ચિંતા ઉભી જાય. એબનોર્મલ વિચાર એ ચિંતા, એબનોર્મલ વિચાર એ ચિંતા. અને પેલો માણસ મૂર્ખ માણસ બીજો નોર્મલ વિચાર આપે છે કુદરત. મારા કોઈ ડાયો મેં જોયો નહી, ડાયો દેખાય છે એના કર્મો થી ડાયો દેખાય છે, બાકી ડાયો હતો નથી. કર્મ થી ડાયો દેખાય છે, અને ઊંધો કર્મ આવે ત્યારે લોકો જરા બુદ્ધુ જ છે, ઉદ્ધુ કે ઉદ્ધો કરી. જયારે આત્મા ધારણ પ્રયત્ન કરો એટલો જ ડાયો, એટલે જ ડાયો. પછી બેભાન બધે, પછી વકીલ હોય ડાક્ટર બધું બેભાન. સાથે કાલે આખા જગત ને એમ કહ્યું કે બિચારા ઉઘાડી વાંખે ઊંઘે છે. શું કહ્યું? આ તમે ઉઘાડી વાંખે ઊંઘે કેમ કે તમે ખરાબ લાગે છે? ખરેખર ઊંઘો છો? ખરેખર તમે અત્યારે ઊંઘો? કારણ કે ઉઘાડી વાંખે ઊંઘો એટલે શું કરો? આ ભાવ ની હાથે હાથે ખરેખર પરભાઈ ના જવાબ કરવા માટે કોઈ કશું કરે ટીકી લેતો નથી, કોઈ ભરતો નથી, કશું જ કરતો નથી. કારણ કે આ તો આ ભાવ તો લઈ ના આવ્યો, તો એવું શું કયા વાત કરે છે? વાંધવાનું કેવું છે? આ તો તમે લઈને આવ્યા હતા, તે દહી ના લોટ લઈને આવ્યો છો, તેને હવે તમે ફરી દડો તો ઉતાર છે લોટ ઉડાવી દેજો અને પહેલા તો દાવી ગયા છે. એટલે સાચા કાળો કહ્યું કે સાધુ સન્યાસી કોઈને ભણે જ નથી. આની લુગડા પહેરે એટલા જ લાગે, લુગડા ગોળા કપડા પહેરે, ભગવા પહેરે, રામ તારી માં કશું કરવા જેવું છે ને. આ ભાવ નિયમિત છે, તમારે મોટર ચલાવવાની કે મોટલા વિચાર કરવાનો, વિચાર બધું કરવાનું તમારે. તો પણ અફસરો ના ચોરા કરવાના પ્રબળો ના, કારણ કે પહેલો રસ્તો ભાઈ લાગે છે અત્યારે છે. બરાબર આવ્યા પાડે પણ એટલા ભરાયા લખાયું નઈ મળ્યું છે. હવે મળ્યા પછી બીજા જોઈ તમે એમ કહો છો મારી ભાઈ ગયા ગઈ છે, બાકી હમણાં જે જોઈ નથી તમે ચાર કરી છે. હારો બધી મને ભરી ગયા તેને ટીકા હાથે નહીં. હારો ભાઈ ભાઈ મારી નહીં, તમારી માર્ગી તમારા કયા પ્રમાણે જાગે ચાલે, તમારી ઈચ્છા પ્રમાણે જગત ચાલે. જેનું ના ઈચ્છા થાય છે તે તો પાપ છે, પાપનું ફળ આપે. પણ બીજું બધું તમારી ઈચ્છા કરવા છે. અને તે તમારે આવતા હોવા શું જોશે? તમે મારે મકાન જોશે, ત્યાં ખેતરવાનું, ત્યાં મારે છ રંગ નહીં ચાલે. અને બહેરી જશે, એક છોકરો એક છોકરી જશે, બધો હિસાબ તમારો બધે તમે ભણતર જોશે, ગાય જોશે, એ બધું એ પ્રમાણે બધું જોતી આવતા છે. કે તમારું પુણ્ય અને પાપ ના જે ગુણ છે તે પુણ્ય 70 છે અને પાપ ના 30 છે. તો 70 માં તમે જે 70 માર્ક પૂરતું તમે જે માગો એટલું માગો કરે. એટલે તમે ત્રણ રૂમ લગાવો ટુકડા માર્ક ઓછા વપરાય, ગાડી ના કરાવો. એટલે તમે જેટલું બચાવો અને બીજું બધું ધર્મ નાખો તો છે તે ધર્મ આગળ આવે. તમે બધું વાત કરી રહ્યો અમારો રેડિયો જે છે ના લે અમારે ભત્રીજો હતો ભરૂચ ટેક્સટાઇલ મિલના માલિક ચંદ્રકાંત રણછોડી શેઠ. તે મને કહે છે, દાદા આ હું શું લાવો અને તમે શું લાવ્યા છો? તમે તો આખો દાડો તમારે જેમ ઈચ્છા હોય તેમ તમારા ધંધા ચાલે છે, તમારી ઈચ્છા પ્રમાણે તમારે બધું આખો દાડો ધન કરી શકો છો. અને મારે કરવો હોય તો કલાક બે કલાક બે કલાક મને મળતા નથી. તારે કહો છો ત્યાં શું શું લાવ્યો? 70 હતા તેમાં તે વાપરા મળ્યા, તે ગાડી માં આમ રેડિયા માં બધા વપરાતા વાપરતા ધર્મ નાખી દો. અરે મેં તો બંગલો માગ્યો નથી, બંગલો માગ્યો નથી, ગાડી માગી નથી, કશું માગ્યું નથી, રેડિયો માગ્યો નથી, ઘડિયાળ ચાવી નથી, ઘડિયાળ જિંદગી માં પહેર્યું નથી, માગ્યું નથી. તો મારા 25% તારા પોઈન્ટ વપરાયા જે સામાન માં એ સામાન મારા 25 વપરાયા. અને બીજા 45 મારા બધા ધર્મ બેઠા 45 એટલે મારા ધર્મ ઘણા બધા વપરાયા તમે. એટલે તમે જેવું નાખો એવું હિસાબ થશે. આ તમારો ઈચ્છા પ્રમાણે બધી વસ્તુ તમે પ્રાપ્ત થાય છે. નાનો નાનો નાનો મકાન છે નહીં હોય તેમાં તમને હોઈ જવાનું ગમશે. તમારું પોતાનું છે એનું શું કારણ? તમારી ઈચ્છા પ્રમાણે મળેલું છે. અને આ દરેક વસ્તુ તમે આ બધા છોકરા છોકરું પૂરું પૂરું દેખાતું હોય ને અને ભૈયા બાજુને લાગ હોય હોય એના બાપને બહુ વાલું લાગે માને, કારણ કે લઈને આવેલો છે. એટલે બધું તમારો જ હિસાબ છે. અરે પોતાનું ભવિષ્ય છે ને દરેક ને ગમે છે, પોતે પાસ કરી તે લઈને આવ્યો. એટલે બધું તમારી યાદ આવે. માણસ ને મરવાનું, માણસ ના સહી વગર કોઈ પણ માણસ મરી શકે નહીં. દરેક માણસ પોતાની સહી થઈ જાય ત્યાર પછી મરણ આવે. મરવા માટે તમારી સહી જોઈશે કે હું મરવા ખુશી છું, ત્યાર પછી મરાય. અમને મને હતા જગત બધું તમારું છે, તમે માલિક છો. હિન્દુસ્તાન માં કેરળ માં મદ્રાસ માં બધે આંધ્ર માં બધે દુખી આ રાત બધું ગપુ થોડા એટલો પછી ગયા કાકા ઘર પર આવી ગયું, બે છોકરા તૈયારીઓ વેક્શન થી ચાલતા ચાલતા એટલું બંધ થઈ ગયું, મારું મારું પડી ભાગી ગયું, તમારી બધી મોટેલો પડી ગઈ. તમારે તેલ બેલું નહીં ને? ના પ્રોબ્લેમ ઉભો ના થાય તારે જીવન કેવાય. અને કેમ કેવાય જીવન? આખો દાડો પ્રોબ્લેમ કઈ રાત કરે ઘરનું ખાઈ ને તેમાં તમારે સુધારવાનું. ઉકેલ લાવો છે પ્રોબ્લેમ. આખો દાડો ઉભા થયા કરે, આખો દાડો કઈડ્યા કરે, એના કરતા તો હાફ કઈડે હારા, તે નિકાલ થઈ જાય. પણ આ તો આખી જિંદગી કઈડ્યા જ કરે, જીવવા જ ના દે. પ્રોબ્લેમ ઉભા નહી થતા તેને થાય છે તો પ્રોબ્લેમ જ ઉભો ના થાય એવું જીવન જોઈએ. તમારે પ્રોબ્લેમ ઉભો થાય છે? ના થાય પણ બેસી જાય નહીં. પાછું સમજ આવી જાય તરત જાતા એવું બેસી જાય એવું જોઈએ. પ્રોબ્લેમ ઉભો થાય પણ બેસી જાય પાછું. કહી રહ્યો નઈ આ તો આખો દાડો કઈડ કઈડ કઈડ કઈ કોલેજ માં શીખવાડ્યું નઈ. પ્રોબ્લેમ ઉભા થાય ત્યારે કાઢીને બંધ કરવાનું ના શીખવાડ્યું. પ્રોફેસર નું ભાન નહીં આગળ કોઈને ભાન જ ના હોય ને આવું તો. એવું ભાન હોય તો જગત માં લોકો આજે આનંદ માં ના હોય બધા. પ્રોબ્લેમ કાઢવા માટે તો પાછું આજનમ માં પાછું જમા ખરું કરે તો જ. નહીં ગયાજનમ ના પ્રોબ્લેમ કાઢવા તો તમારે જીવન બદલ લેવી પડે. કૃપા જોઈએ તમારે. એમ કે પ્રોબ્લેમ કાઢવા જે કાઢવા તો જોઈએ. એ તો ચાલુ ને ચાલુ રહે. પ્રોબ્લેમ ચાલુ રહે. પ્રોબ્લેમ જિંદગી માં ક્યારે શાંતિ ધોઈ જાય ઘણી વાર? પછી દારૂ પીને ખુઈ જાય તો થાકીને આખો દાડો થાક લાગી ખુઈ જાય તે. અને જીવન કેમ કહેવાય? એમ કે છે કે તમારા જેવાની કૃપા હોય, તમારા જેવાની કૃપા હોય તો જ પ્રોબ્લેમ સોલ્વ થાય, નહીં તો ના થાય. હા એ તો પણ કૃપા પ્રાપ્ત કરીને પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ તો ગત જન્મને એ નેગેટિવ રિપ્રોડ્યુસ થાય છે, સમજા? તો હવે એને નેગેટિવ કૃપા પ્રાપ્ત કરી દેવી જોઈએ, એ બધું કરવું જોઈએ. આમ ક્યાં સુધી ચાલશે? ત્યાં ગમે ઈચ્છી રીતે આ જન્મ સારું કરીએ તો આવતા જન્મ માં મળે. ગમે વસંતભાઈ આ જન્મ માં સારું કરીએ છીએ તો આવતા જન્મ માં મળવાનું. ગયા જન્મ ખોટું ખબર કોને હોય? સારું ખોટું કોને ખબર હોય? તમને એમ લાગે બધું હું સારું જ કરું છું એવું લાગે? આત્મા તો કહી શકે છે કે હું ખોટું કરું છું. આત્મા ઘણી વાર કહે છે કે આ ખોટી વસ્તુ થઈ રહી છે. નોટ ઘણી વાર, ઓલવેઝ. આત્મા ઘણી વાર કહે છે કે અમુક વસ્તુ ખોટી થઈ રહી છે. એ તો બહુ બહુ મોટી વાત હોય તો. બાકી નથી આખો દાડો ખોટું જ કરાવી રહ્યા છો. આખો દાડો ખોટું કરી રહ્યા છે. મનમાં માની રહ્યા છે હું સારું કઈ કરી રહ્યો છું. શું કહ્યું? આખો દાડો ખોટું કરી રહ્યા છે. એ તો કોઈ બહુ મોટી બાબત હોય તાર મેસેજ ચેતવે. બાકી આખો દાડો ખોટું જ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? ચિંતા કરવી, ઉપાધિ કરવી. ચિંતા કરવી, ઉપાધિ કરવી, બધું ખોટું જ કહેવાય. બિલકુલ ગુનો, બહુ મોટો ગુનો. કૃષ્ણ ભગવાન નાખ્યું ચીતી ચીતને સોચરા કરે, કૃષ્ણ ને કરવું એ કરે તો એ કૃષ્ણ ને ગોઠતા નથી. કોઈને ગોઠતા નહીં ને. કૃષ્ણ ભગવાન કહ્યું છે ચીત સિંધને સોચના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે તો એ પણ સોચના કર્યા જ કરે છે ને. અને પાછું મેં કઈ સારું કર્યું? સારું બધા કર્યું જ નહીં. આથી આ થોડું ઘણું સારું કર્યું તો મનુષ્ય ભોગવ્યો. ફરી પાછા મનુષ્ય બહુ ફરી આવે એવું કરતો દેખાતો નથી. સત્યુગમાં ખબર પડતી હતી, સત્યુગમાં મય છે તે જજે હતા અને આરોપી હતા, તે આરોપી તરત જ કબૂલ કરી દે કે આ સાહેબ મારો ગુનો છે. પણ અત્યારે તો જજ આરોપી જજે તમે આરોપી તમે વકીલ તમે વકીલ મૂક્યા તમે, એટલે જે કઈ ગુનો થાય છે પેલા વકીલ કહે છે બધા કરે છે સાહેબ એમાં ઉડાય દે ગુનો જ નહીં દેખાતો ને. જજે તમે વકીલે તમે ગુનેગારે તમે આરોપી તમે પેલા તો જજ તમે આરોપી બે હતા જજ તો હજી હું જ પડતી હતી સત્યુગમાં, પણ કયુગમાં તો બધું પોલમ પોલ ગરીવાર શાંતિ નહીં આખો દાડા માછલા તરફડે એમ તરફડ્યા કરે છે બધું આખું આખું દુનિયા તમામ મળશે તમારો પર નહીં મુંબઈમાં કહો અહીં કહો બધા આખી દુનિયામાં કહો બધું સાધુ સંદેશ તરફડે છે બધા માછલા તરફડે એમ તરફડે માછલા બહાર નાખે ને જે તરફાટ થાય ને એવું થાય કેટલી બધી સાહેબી આવું બેસવાનું ના હોય આવું બધું આટલી બધી કેટલી બધી સાહેબી માં સાહેબી ભોગવતા આવડતી નથી અંતર પડ્યા એમાં શું નામ આપનું ઠાકોરભાઈ ઠાકોરભાઈ હા ઠાકોરભાઈ ખરેખર ઠાકોરભાઈ છો મને શું ખબર પડે મને શું ખબર પડે તમને પોતાને ખબર ના પડે તમે કોણ હું તો નામ ઠાકોરભાઈ હું છે એવું ખબર પડે કે મારું નામ તો ઠાકોરભાઈ પણ હું કોણ છું શું ખબર પડે એમ તો શું કરશો ક્યાંય બધી પોલમ પોલ ચલાવશે આવું એ તમે કોણ છો જાણો ને ત્યાર પછી આ નિવેડો આવે નિવેડો ના આવે પેલા આત્મજ્ઞાન થવું જોઈએ આપડે ત્યાર થયેલું ને તમે પ્રમુખ સ્વામી આવેલા ત્યારે આત્મજ્ઞાન પેલા થવું જોઈએ પછી બ્રહ્મ જ્ઞાન થાય. અમારા અરવિંદ દાદા હાથે એક વખત એ થયેલું એ બ્રહ્મ જ્ઞાન પેલા થાય હું કે આત્મજ્ઞાન થાય અને પછી બ્રહ્મ જ્ઞાન થાય કેવું નહીં બોલા એમ કે છે એ લોકો ને અંદર અંદર કઈ ચર્ચા થઈ હશે તો કે પ્રમુખ સ્વામી એવું કેતા હતા લડુભાઈ કે છે કે ના પેલા આત્મ જ્ઞાન થાય અને પછી બ્રહ્મ જ્ઞાન થાય લલ્લુભાઈ તો કે સાચું શું આત્મ જ્ઞાન થયું ને એ જ પરમાત્મ જ્ઞાન છે અને એ પરબ્રહ્મ જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાન નથી આત્મ જ્ઞાન એ જ પરબ્રહ્મ જ્ઞાન છે પરબ્રહ્મ બ્રહ્મ જ્ઞાન તો હિન્દુસ્તાન માં જન્મે ત્યાંથી થાય બધાને અને પરબ્રહ્મ નું જ્ઞાન આત્મ જ્ઞાન એ પરબ્રહ્મ જ્ઞાન એટલે પરબ્રહ્મ આત્મજ્ઞાન ને પર બ્રહ્મ જ્ઞાન ને પરબ્રહ્મ માં કઈ ફરક જ નથી આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન અને પરબ્રહ્મ જ્ઞાન એમાં કઈ ફરક નથી બહુ ફરક પરબ્રહ્મ જ્ઞાન ને આત્મજ્ઞાન બે એક જ છે અને બ્રહ્મ જ્ઞાન જુદું બ્રહ્મ જ્ઞાન એટલે શું કે બ્રહ્મ જ્ઞાન એટલે શું બ્રહ્મ જ્ઞાન એટલે શું આ જે લોકો પુનર્જન્મ ના સમજતા હોય તેને બ્રહ્મ જ્ઞાન ની સમજણ જ ના હોય એટલે હું મરી જઈશ એવું જાણે શું જાણે સર ભાઈ ને અને પુનર્જન્મ જાણતા હોય પુનર્જન્મ તેમાં કેટલાક જ માણસો અનુભવ થી કે ભાઈ આ દેહ છૂટવાનો છે હું છૂટવાનો હું મરવાનો નથી આ દેહ છૂટવાના, હું મરવાનો નથી હવે, આ દેહ બદલાયા કરશે, એવું જેને જ્ઞાન રહેતું એ બ્રહ્મ જ્ઞાન કહેવાય. તો હું કાયમ નો છું એવું ખાતરી થાય, બ્રહ્મ જ્ઞાન. તો પછી આત્મ જ્ઞાન તો જયારે થાય ત્યારે પર બ્રહ્મ જ્ઞાન થાય. ઠાકોરજી વાત તો અમારી પાસે કઈ બધી આમ ચાલશે, પોલ કઈ બધી ચલાવતા હું. ઘણી વાર ગમે ને ચેન ના પડે, હારા શરીર નહીં પડતું, ત્યાં ગઈ પણ હશે ત્યાં સી દશા થશે, જરા વિચારો તો. હારા શરીર ચેન નહીં પડતું તો ગઈ પણ હશે સી દશા થશે, તો વિચાર કરો. આ બધા પોંચરા છે ને ત્યાં નહીં પડતું, પગ પોંચરા માં કેવો પોંચરી બધું પોંચરું છે એમ ત્યાં નહીં પડતું, બધું આખું દે સારી જ રીતે છે. આ બધા વાંકા થવા નહીં બોલતા આવી વાત કોઈ કરે ને, પ્રોબ્લેમ ની વાત જ કોઈ નઈ, બધું પ્રોબ્લેમ માં ગોચાયેલા લોકો પ્રોબ્લેમ ની વાત જ કરે છે. સાધુ સંન્યાસ બધા પ્રોબ્લેમ માં ગોચેલા, તેમાં આપડે ના સમજે હું ફેણ્યો, તું ફેણ્યો, બે ભેગા થયા ફેણ મળે, જોયેલી કે નહી જોયેલી? પાડી ખરાશ થઈ ગયું. રવિવારે જ્ઞાન લેવા આવવાના છે કોઈ વિચાર આવ્યો કહે ને? એવું ઓકરી આવેલા એક દિવસ સત્સંગ કરેલો, કોઈ વિચાર આવેલો? વિચાર મળેલો હતો કર્યા કરે, આપડા લોકો દેખાય જોયે જ નઈ પાત્ર. સાહેબ મને છોડાવો આમાંથી, એ છોડાયા લે. સાત શત્રુ જતા રહે એટલે બધું પછી આવી જાય, ઠેકાણે એમ કોને કામ કરો. આ તો ક્રોધ ગળીએ ગળીએ કઈ આવે છે ધારણ પછી. રાજીવ પૂછે છે કે સ્વામિનારાયણ ધર્મ માટે કઈ કહો, એ શું છે? અત્યારે વધારે તે આપણે સાથે ખેતરા ખેડવા હોય અને પાક ખાવો હોય તો એ કર્યા કરવું. એ બધા ધર્મો, સ્વામિના ધર્મ બધા ધર્મો રિલેટિવ ધર્મો, એટલે આપણે જે કરીને આવ્યા છે ને તેનું તે રિપીટેશન કરાવડાવે. શું કરે? રિપીટેશન. નવું નવું આગળનું કશું ના કરે, તેનું તે રિપીટેશન કરાવે. એમાં આ બધા ધર્મ સારું છે કે લોકો લપસી ના પડે, એથી તો અહીં તો દારૂ પીવા જતા રે, રમી રમવા જતા રે, એટલે અમે ઘૂંચાયા કરે. ઘૂંચાવા માટે જ આ બધા ધર્મો છે. તમે સમજ પડે ને? ગોચવાડા માટે ને ગોચાવા માટે. બાકી એમાં કઈ હા ચિંતા માટે નહીં કે કોઈ ઉપાધિ જાય નહીં, એના એ જ પ્રોબ્લેમ ને એ જ પહોંચ ગયો એમને, બધાને પહોંચ ગયો એની એજ ને, એમાં એ છુટકારો ના થાય. બધા ધર્મ નો રમતું હોય તો એ કરવું, એક જાતનો નવો એ નવી બ્રાન્ડી છે એક જાતની, અને આ વૈષ્ણવ બ્રાન્ડી કરતા જરા કડક બ્રાન્ડી છે, જો એટલે જરા ટાઈટ છે મન. બાકી બધી બ્રાન્ડી છે, આ બધા ધર્મો બ્રાન્ડી છે, આકરા નિયમો છે એમાં, એમાં આકરા નિયમો પાડવાના. છુટકારો મેળવ્યા છે સંપૂર્ણ સુખ્યો અને આનંદી પરમાનંદ થાય નહીં, અને આ તો ઇગોઇઝમ છે એક જાતનું. શું છતાં કઈ કઈ ના કરવું, એના કરતા સંન્યાસ ધર્મ જવું સારું. દારૂ છોડાવે, મંસા છોડાવે, બીડીઓ છોડાવે, તમાકુ છોડાવે, ઊંધે જતા જતો અટકાવે, એટલે વાંધો નથી સંન્યાસ ધર્મ. સ્વામિનારાયણ કરતા જરા અમને જે જે કર્યા કર્યા એમને ભક્તિ કરવી બહુ ઉત્તમ. કોઈ મતભત નહી ને, આ તો બધા મત જલાવી ભક્તિ કરવી હારી. સ્વામિનારાયણ હારી, અત્યારે તો વૈષ્ણવ ને બધું બગડી ગયેલું છે. ભગવાન ભજો તો પુન બંધાય, એ બધું છોડીને આત્મ જ્ઞાન મેળવો. તરુબેન કે છે કે આપ જ્યારે રિલેટિવ ધર્મો નું ફળ પુણ્ય અને પાપ બંધાય, ત્યારે દાદા જે આત્મ જ્ઞાન આપે છે એનું એ વસ્તુ ની જરા બધાને સમજ આપો એમ કે છે. હા લેવા દેવા નહીં, આ બધા ધર્મો હતો અને લેવા દેવા નહીં. આ તો અનંત અવતારે અનંત અવતાર નું પુણ્ય ભેગું થાય તારે આ વસ્તુ પ્રાપ્ત થાય. આ વસ્તુ હોય જ નહીં દુનિયામાં, કોઈ દાવ હોતી નથી. આની વાત સાંભળવા અમે ના આવી ભાઈ, બધું પ્રોબ્લેમ વાળું જ જગત હોય. એ બધા સાધુઓ બાધુ બધા પ્રોબ્લેમ વાળા હોય, સમજ. આ તો વાત જ ના હોય ને, આ તો કોક ફેરવું પ્રગટ થઈ જાય તારે વાત સાંભળવા નહીં મળે. સાંભળે તો એ કોણ સારા થાય કે પ્રોબ્લેમ વગર નું જીવન હોય છે. મારી પાસે 40,000 છે માણસ પ્રોબ્લેમ વગર ના. એટલે આ મળે નહી તો ગમે તેમાં ગાય ઘૂસી જવું, જલારામ નું નામ દેવું, ગતસાર નામ ઘૂસી જવું, ગમે તેમાં ઘૂસી ગયા ને, એટલે પડી તો ના દેવાય, લક્ષી ના પડે. નહીં તો દારૂ પીવા જતો રે, રમી રમવા જતો રે, અને ધર્મ જેવું વસ્તુ જ ક્યાં છે અત્યારે? કોઈ જગ્યાએ ધર્મ જેવું જોવા પણ નહીં આવતું. ધર્મ તો એનું નામ કહેવાય કે માનસિક શાંતિ રહે, ઘરમાં ક્લેશ ના થાય. આ તો ધર્મ જ કોઈ જગ્યાએ આતો નથી રહે ને. ક્રિશ્ચિયન ધર્મ એ ઠેકાણા વગર નથી ગયો, મુસ્લિમ એ ઠેકાણા, બધા ધર્મ ઠેકાણા. અને કોઈ કરતા સાધુ સંન્યાસી કોઈ હારો હોય અને સ્ત્રીઓને ના જોતો હોય અને પૈસા ના લેતો હોય તો એની પાસે પડી રહેવું સારું. કોઈના ઘરમાં ઝઘડો નહીં થયો એવું ઘર છે હમણાં? કે કોઈનું કોઈના ઘરમાં ઝઘડો નહીં થયો એવું ઘર ખરું? હા, આખા આખા મહિનામાં એટલી ક્લેસ ના થાય તો ત્યાં ભગવાન નો હજુ વાસ છે કઈ. એવું ઘર હશે એમ પૂછે છે, એવું ઘર હશે કે કોઈને ઘેર નથી ઝઘડો થતો? ઘર અને અમને તો મારે તો ક્લેશ ના થાય એમના બધા. મારી પાસે 40,000 કુટુંબો છે એવા, કે જે નિરંતર દાદા નિરંતર યાદ રહ્યા કરે, એક સેકન્ડ પણ ભૂલાય નહીં. પણ એ તો મહાપુરુષારી લોકો કેવું પામી ગયા, સહેજે ચિંતા ની ચિંતા થાય મારી પાસે 2,00,000 નો દાવો મળજો. પુણે ક્યાંથી લાવે? એટલે જે મળે એ ખોરાક લેવો આપણે, સમજ ને. પણ ક્લેશ ઘરમાં ના થાય એ ધર્મ ખોરી કાઢવો તો બતાવો છે. ઘરમાં ક્લેશ ના થાય કેટલું આવડે તો એ બધું બહુ થઈ ગયું. બાકી એ રસ્તો બતાડો એમ કે છે, એ રસ્તો બતાડો, ક્લેશ ના થાય. ધર્મ જ ના કેવાય ને એમ નહી, તમે એવો રસ્તો બતાડો કે ક્લેશ ના થાય. તમે એવો રસ્તો બતાડો કે ક્લેશ ના થાય. એવો રસ્તો બતાવીએ, પણ અમારે કયા કરો તો ને એમાં કરવું પડે, તો ક્લેશ વગર જીવન કરવું હોય તો અમે એવો રસ્તો બતાવીએ. શું કારણ કે અમે તો બે હશે ખૂટી ખૂટી ગયા ને, ખૂટી ખૂટી બોલો તો શ્રી કૃષ્ણ શરણમ કરતા વધારે ફળ આપે. શું કરું, કારણ શ્રી કૃષ્ણ શરણમ તમે બોલો છો ને, મારું આપેલું હોય ત્યારે રાજુ દીધ તો સમજે ને, એટલે શ્રી કૃષ્ણ શરણમ હું આપું એટલે બહુ ફેર પડી જાય. શું બોલે છે, હું નથી બોલતો. નહીં દાદા, દાદા કહે, દાદા પ્રત્યક્ષ પોતે કહે કે હું ખેતી નો કેવો, ખેતી ને તમે ભજો તો તે ફળ આપે. તમે જાતે કૃષ્ણ ભગવાન ભજો ગુરુ વાક્ય. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મૂલમ ગુરુ કૃપા. ઠાકોરભાઈ પૂછે છે કે આ બધી ઉપાધિ નો અંત કેવી રીતે આવે, આ બધી ઉપાધિ નો અંત કેવી રીતે આવે. પોતે કોણ છે જાણે બધી ઉપાધિ નો અંત આવી જાય. એ તો મારી પાસે ચાવી છે બધી આખી, અને પુસ્તક માં કહ્યું છે ક્યારે આવશે. તમે સભાર સબ સબકી સંભાળો, શું કહ્યું, નહી તો આવતા બહુ નું ઠેકવાનું નથી. આ શું માનસો નહીં કોઈ નું, કોઈ બાવા બાવા નું. આવતા બહુ હારો રાખવો હોય તો ચિંતા ભરી ન થાય. તો કૃષ્ણ ભગવાન નાખે ચિંતા ચારે મારે કરો છો, તમે તમને આપી દે પણ હપતા નથી. નઈ ના વિશ્વાસ જ ના, વિશ્વાસ ના આવે. અને ધર્મ તો છે ને કેવાય, આપડે ઠાકોર પીરે આ બધા કોઈ અપમાન કરે તે વખતે ક્ષમતા રાખો તો એ ધર્મ છે. બાકી ધર્મ જ કેમ કેવાય, આ સાધુ મહારાજે ક્ષમતા રાખે ને તો એ ધર્મ કે સાધુ મહારાજે ક્ષમતા રાખે ને એ અમારા અમારા લુગડા બદલે એટલું. શું કરું, બોર્ડ મારે દુકાન ક્ષમતા રાખે તો ધર્મ કહેવાય.